ત્યારે તે કહે છે કે સૂર્ય પશ્ચિમમાં ઉદય થયો છે. નૌકા પર ચઢેલો મનુષ્ય જગતને ચાલતું જુએ છે અને મોહવશ પોતાને અચળ સમજે છે. બાળક ઉદરડી ફરે છે, ઘર આદિ નથી ફરતા, પણ તે પરસ્પર એકબીજાને ખોટા કહે છે. હે ગરુડજી, શ્રી હરિના વિષયમાં મોહની કલ્પના પણ આવી જ છે. ભગવાનમાં તો સ્વપ્ને અજ્ઞાનનો પ્રસંગ નથી, પરંતુ જે માયાને વશ, મંદબુદ્ધિ અને ભાગ્યહીન છે અને જેમના હૃદય પર અનેક પ્રકારના પડદા પડ્યા છે, તે મૂર્ખ હઠને વશ થઈને સંદેહ કરે છે અને પોતાનું અજ્ઞાન શ્રી રામજી પર આરોપિત કરે છે. જે કામ, ક્રોધ, મદ અને લોભમાં રત છે અને જે દુઃખરૂપ ઘરમાં આસક્ત છે, તે શ્રી રઘુનાથજીને કેવી રીતે જાણી શકે છે? તે મૂર્ખ તો અંધકારરૂપ કૂવામાં પડેલો છે. નિર્ગુણ રૂપ અત્યંત સુલભ છે, પરંતુ સગુણ રૂપને કોઈ જાણતું નથી. માટે તે સગુણ ભગવાનના અનેક પ્રકારના સુગમ અને અગમ ચરિત્રોને સાંભળીને મુનિઓના મનને ભ્રમ થઈ જાય છે. હે પક્ષીરાજ ગરુડજી, શ્રી રઘુનાથજીની પ્રભુતા સાંભળો. હું પોતાની બુદ્ધિ અનુસાર તે સોહામણી કથા કહું છું. હે પ્રભો, મને જે રીતે મોહ થયો તે સગળી કથા હું આપને સંભળાવું છું. હે તાત, આપ શ્રી રામજીના કૃપાપાત્ર છો. શ્રી હરિના ગુણોમાં આપની પ્રીતિ છે, માટે આપ મને સુખ આપનારા છો. એટલે જ હું આપથી કંઈ પણ છુપાવતો નથી અને અત્યંત રહસ્યપૂર્ણ અને મનોહર ચરિત્રો આપને ગાઈને સંભળાવું છું. શ્રી રામચંદ્રજીનો સહજ સ્વભાવ સાંભળો. તેઓ ભક્તમાં અભિમાન ક્યારેય નથી રહેવા દેતા, કેમ કે અભિમાન જન્મ મરણ રૂપ સંસારનું મૂળ છે અને અનેક પ્રકારના ક્લેશો તથા સમસ્ત શોકોને આપનારું છે. એટલે જ કૃપાનિધિ તેને દૂર કરી નાખે છે, કેમ કે સેવકની ઉપર તેમની બહુ જ અધિક મમતા છે. હે ગોસાઈ, જેમ બાળકના શરીરે ફોલ્લો થઈ જાય છે, તો માતા કઠોર હૃદયની થઈને તેને ચિરાવી નાખે છે. જોકે બાળક પહેલા દુઃખ પામે છે અને અધીર થઈને રોવે છે, તો પણ રોગોના નાશ માટે માતા બાળકની પીડાને સહેજ પણ ગણકારતી નથી. તે જ પ્રમાણે શ્રી રઘુનાથજી પોતાના દાસનું અભિમાન તેના હિતને માટે હરી લે છે. તુલસીદાસજી કહે છે કે ભ્રમનો ત્યાગ કરીને આવા પ્રભુને કેમ નથી ભજતા? હે પક્ષીરાજ ગરુડજી, શ્રી રામજીની કૃપા અને પોતાની જડતાની વાત કહું છું, ધ્યાન દઈને સાંભળો. જ્યારે જ્યારે શ્રી રામચંદ્રજી મનુષ્ય શરીર ધારણ કરે છે અને ભક્તોને માટે ઘણી જ લીલાઓ કરે છે, ત્યારે ત્યારે હું અયોધ્યાપુરી જઉં છું અને એમની બાળ લીલા જોઈને હર્ષિત થાઉં છું. ત્યાં જઈને હું જન્મ મહોત્સવ જોઉં છું અને ભગવાનની શિશુલીલામાં લોભાઈને 5 વર્ષ સુધી ત્યાં જ રહું છું. બાળરૂપ શ્રી રામચંદ્રજી મારા ઈષ્ટદેવ છે, જેમના શરીરમાં અબજો કામદેવોની શોભા છે. હે ગરુડજી, પોતાના પ્રભુનું મુખ જોઈ જોઈને હું નેત્રોને સફળ કરું છું. નાનકડા કાગડાનો દેહ ધારણ કરીને અને ભગવાનની સાથે સાથે ફરીને હું તેમના જાત જાતના બાળ ચરિત્રોને જોયા કરું છું. બાળપણમાં તેઓ જ્યાં જ્યાં ફરે છે ત્યાં ત્યાં હું સાથે સાથે ઉડું છું અને આંગણામાં તેમનો જે એંટવાડ પડે છે તે જ ઉઠાવીને ખાઉં છું. એક વખત શ્રી રઘુવીરે બધા ચરિત્રો બહુ અધિકતાથી કર્યા. પ્રભુની એ લીલાનું સ્મરણ કરતા જ કાગ ભૂષુંડીજીનું શરીર પ્રેમાનંદ વશ પુલકિત થઈ ગયું. ભૂષુંડીજી કહેવા લાગ્યા, હે પક્ષીરાજ સાંભળો, શ્રી રામજીના ચરિત્ર સેવકોને સુખ આપનારા છે. અયોધ્યાના રાજમહેલ સર્વ પ્રકારે સુંદર છે. સોનાના મહેલમાં અનેક પ્રકારના રત્ન જડેલા છે. સુંદર આંગણાનું વર્ણન કરી શકાતું નથી, જ્યાં ચારે ભાઈ નિત્ય રમે છે. માતાને સુખ આપનારા બાળ વિનોદ કરતા શ્રી રઘુનાથજી આંગણામાં વિચરી રહ્યા છે. મરકત મણી સમાન હરિતાભ, શ્યામ અને કોમળ શરીર છે. અંગે અંગમાં ઘણા જ કામદેવોની આભા છવાયેલી છે. નવીન લાલ કમળ સમાન લાલ લાલ કોમળ ચરણ છે. સુંદર આંગળીઓ છે અને નખ પોતાની જ્યોતિથી ચંદ્રમાની કાંતિને હરનારા છે. તળિયામાં વજ્રાદી ના ચાર સુંદર ચિહ્નો છે. ચરણોમાં મધુર શબ્દ કરનારા સુંદર નુપુર છે. મણિરત્નોથી જડેલા સોનાના સુંદર કંદોરાનો અવાજ સુહામણો લાગી રહ્યો છે. પેટ પર ત્રણ રેખાઓ છે. નાભિ સુંદર અને ઊંડી છે. વિશાળ વક્ષસ્થળ પર અનેક પ્રકારના બાળ આભૂષણો અને વસ્ત્રો સુશોભિત છે. લાલ લાલ હથેળીઓ, નખ અને આંગળીઓ મનને હરનારી છે અને વિશાળ ભુજાઓ પર સુંદર આભૂષણ છે. બાળસિંહના જેવા ખભા અને શંખ સમાન ગળું છે. સુંદર હડપચી છે અને મુખ તો શોભાની સીમા જ છે. કલરવ વચન છે, લાલ લાલ હોઠ છે. ઉજ્જવળ, સુંદર અને નાની નાની બબ્બે બબ્બે દંતુડીઓ છે. સુંદર ગાલ, મનોહર નાસિકા અને સર્વે સુખોને આપનારા સમસ્ત કળાઓથી પૂર્ણ ચંદ્રમાના કિરણો સમાન મધુર મલકાટ છે. નીલકમળની સમાન નેત્રો જન્મ મૃત્યુના બંધનથી છોડાવનારા છે. લલાટ પર ગોરોચનનું તિલક સુશોભિત છે. ભ્રમરો વાંકી છે. કાન સમ અને સુંદર છે. કાળા અને વાંકડિયા વાળની શોભા છવાઈ રહી છે. પીળું અને બારીક જભલું શરીર પર શોભાયમાન છે. તેમનો કિલકિલાટ અને ચિતવન મને ઘણા જ પ્રિય લાગે છે. રાજા દશરથજીના આંગણામાં વિહાર કરનારા રૂપરૂપના અંબાર શ્રી રામચંદ્રજી પોતાનો પડછાયો જોઈને નાચે છે અને મારી સાથે ઘણા પ્રકારના ખેલ કરે છે. જે ચરિત્રોનું વર્ણન કરતા મને લજ્જા આવે છે. કિલકિલાટ કરતા તેઓ જ્યારે મને પકડવા દોડતા અને હું નાસી જતો ત્યારે તેઓ મને માલપુઓ દેખાડતા હતા. મારા સમીપ આવવાથી પ્રભુ હસે છે અને નાસી જવાથી રૂએ છે. અને જ્યારે હું એમના ચરણ સ્પર્શ કરવા માટે નજીક જઉં છું ત્યારે તેઓ પાછા વળી વળીને મારી સામે જોતા જોતા નાસી જાય છે. સાધારણ બાળકો જેવી લીલા જોઈને મને મોહ થયો કે સચ્ચિદાનંદ ઘન પ્રભુ આ કયા મહત્વના ચરિત્ર કરી રહ્યા છે. હે પક્ષીરાજ, મનમાં આટલો સંશય લાવતા જ શ્રી રઘુનાથજી દ્વારા પ્રેરિત માયા મારા પર છવાઈ ગઈ. પરંતુ તે માયા ન તો મને દુઃખ આપનારી થઈ અને ન બીજા જીવોની માફક સંસારમાં નાખનાર થઈ. હે નાથ, અહીં કંઈ બીજું જ કારણ છે. હે ભગવાનના વાહન ગરુડજી, તેને સાવધાન થઈને સાંભળો. એક સીતાપતિ શ્રી રામજી જ અખંડ જ્ઞાન સ્વરૂપ છે અને જડ ચેતન સર્વે જીવ માયાને વશ છે. જો સર્વે જીવોને એકરસ જ્ઞાન રહે તો કહો પછી ઈશ્વર અને જીવમાં ભેદ જ કેવો? અભિમાની જીવ માયાને વશ છે અને તે ત્રણેય ગુણોની ખાણ માયા ઈશ્વરના વશમાં છે. જીવ પરતંત્ર છે, ભગવાન સ્વતંત્ર છે. જીવ અનેક છે, શ્રીપતિ ભગવાન એક છે. જોકે માયાએ કરેલો આ ભેદ અસત છે તો પણ તે ભગવાનના ભજન વિના કરોડો ઉપાય કરવા છતાંય નથી ટળી શકતો. શ્રી રામચંદ્રજીના ભજન વિના જે મોક્ષપદ ઈચ્છે છે તે મનુષ્ય જ્ઞાનવાન હોવા છતાંય પૂંછ અને શિંગડા વગરનો પશુ છે. સર્વે તારા સમૂહોની સાથે સોળે કળાઓથી પૂર્ણ ચંદ્રમાં ઉદય થાય અને જેટલા પર્વત છે તે સર્વેમાં દાવાગ્નિ લગાડવામાં આવે તો પણ સૂર્યના ઉદય વિના રાત્રિ ટળી શકતી નથી. હે પક્ષીરાજ, આજ પ્રમાણે શ્રીહરિના ભજન વિના જીવોનો ક્લેશ મટતો નથી. શ્રીહરિના સેવકને અવિદ્યા માયા વ્યાપતી નથી, પ્રભુની પ્રેરણાથી તેને વિદ્યા માયા જ વ્યાપે છે. હે પક્ષી શ્રેષ્ઠ, એનાથી જ દાસનો નાશ થતો નથી અને ભેદ ભક્તિ વધે છે. શ્રી રામજીએ મને જ્યારે ભ્રમથી ચકિત જોયો ત્યારે તે હસ્યા. તે વિશેષ ચરિત્ર સાંભળો. તે ખેલનો મર્મ કોઈએ ન જાણ્યો, ન નાના ભાઈઓએ અને ન તો માતા પિતાએ જ. તે શ્યામ શરીર અને લાલ લાલ હથેળી અને ચરણ તળવાળા બાળરૂપ શ્રી રામજી ઘૂંટણ અને હાથોના બળે મને પકડવા દોડ્યા. હે સર્પોના શત્રુ ગરુડજી, ત્યારે હું નાસી નીકળ્યો. શ્રી રામજીએ મને પકડવા માટે ભુજાઓ પ્રસારી. હું જેમ જેમ આકાશમાં દૂર ઉડતો તેમ તેમ જ ત્યાં શ્રીહરિની ભુજાઓ પોતાની પાસે જ જોતો હતો. હું બ્રહ્મલોક સુધી ગયો।